બધું પૂછાય. અમે બધામાં હાથ ગાડી કસર ના પકડાય. શું કહ્યું? મધર જોડે, ફાધર જોડે, વાઈફ જોડે, બધા જોડે કસર ના ચડાય. બાપાને સુધારવા જવું, ત્યારે પેલા બાપાને મારે કોર્ટમાં જવું પડે. બાપા પછી વકીલ ની સારા લે, પાછું મારે વકીલ તો કરવો પડે. બાપાને સુધારવા જવું, તેમાં મેં એનું આ સુધારવા કોઈ કોઈને સુધારી શક્યો નથી. આ વર્લ્ડમાં સમજે નહીં. રિલેટિવ સંબંધ છે, કેવો છે? આપણે આપણી જાતને સુધારી શકતા નથી. વાત જ કેમ? હા, આપો મારા મધર ના આ દોષ છે, તેનો ભૂલાડવો જ છે. ભૂલાડવો જવું નહીં. તું રહી જરૂર છે. એટલે બે પારસી ના છોકરાઓ દર્શન કરતા હતા. મને કે છે, અમે દાદા જ્ઞાન લેવા આવીશું. આવજો. કઈક દાદા કહેશું કે એવું કઈક અમારા અત્યારે અમારી ઉંમર ના છોકરાઓ બિલકુલ આગળ કશું દેખાતું નથી. હવે અમારે શું કરવું તે એમને શું પડતી નથી. એ કઈક અમને ફરી આવો ત્યારે કહો કે છે. તમે કોઈ આવતી છતાં આવીશ. પારસી બધા ભેગા કરી હતું. કઈ બધા ભેગા થશે, હું તમને માર્ગદર્શન આપીશ. ચાલો ને. પછી એ દર્શન કરીને જતા હતા. ત્યારે મેં કહ્યું, મોટો હતો ત્યારે મેં કહ્યું, અરે આ ભણેલો છું કે પારસી? ના દાદા, કે છે ભણવા તો મેં નક્કી કર્યું છે, નથી ભણવું. સમજણ પૂર્વક સમજણ થી કરી કોકના કહેવાથી તારી પોતાની સમજણ. ના, બધે જોઈ લીધું. ફાધર મધર નું સુખ જોઈ લીધું આપડે. એ સાદી જ હતી ને, કે એ સાદી આપણે જોઈ લીધી. એટલે આપણે નક્કી કર્યું કે આમાં શું છે નહીં. સાદી શું કહ્યું? સાદી વગર ક્યાં જઈશ? દરિયામાં પડે જ. સાદી વગર ચાલે એવું નથી. શું છે? સાદી દીઠી ગમે ને, સાદી વગર ચાલે ને. કેવી માટે સાદી કરજે. ના પણ સહન ના થાય. તમે એક એક કિમિયા બતાડું તને. લગ્ન કરીશું આવું આવું દાદા થઈ શકે? તમે કહ્યું એસ એડજસ્ટ એવરીવેર. શું કહે? એ કહે મારે તમારે જેમ નહીં બોલવું. આપણે કહીએ આપણે છે તે મૌન રહી. ના, મૌન રહી. મૌન રહી પછી મનમાં આપણે ગોઠ ના વાળી. માન નહીં બોલવું. આપણે એમ નક્કી કરવું કરીએ. આપણે બોલાવી છે. શું કહ્યું? થોડી વાર પછી ચક્કર ચાલુ થઈ જશે. પાછું કઈ આ તો કઈ ઘડિયાળ ચક્કર જેવું છે. બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. આ તો ચાવી આપેલા છે ચક્કર. એટલે પણ પછી છોકરાએ શું કર્યું? આ લોકો પૂછ્યું કે ભાઈ જયારે નાસ્તો વાસ્તો કરી જાણ કે છે તારે બે જણ ના બોલ્યા કે ના અત્યારે નાસ્તો અમને નહીં ફાવે છે. પછી બે માંથી એક પાસે બોલી, દાદા એ બોલ્યા આપણે કઈ એડજસ્ટ કરી દે. એડજસ્ટ થઈ જાય. આમાં માણસ નું મન ના પતા સમાધાન કરીને ચાલવા પડે. આગળ શું કરે? નખામાં સમાધાન કરો કે એને નાસ્તો કાઢ્યો હોય આપડે ફૂલની પાંદરી લઈને ચાલ્યા. સમાધાન કરો ને બધાનું. એડજસ્ટ થયે શું? કઈ આબરૂ જતી રહેવાની? આ તો ત્રણ ચાર ચડે છે કે મારી કિંમત શું રહે? એમાં કિંમત કઈ છે? તારા મનમાં માની બેઠો. બહાર જો એડ જોઈ બધા બધી વેચીએ જોઈએ. તને ચાલો નહીં આવે. કોણ આપે તને ખવડાવવા માટે? કોણ નવરો રાખે? તને રાખે કિંમત પોતાની જાતની માની બેઠો. અરે કિંમત શું રહે? મારો ભટ ફિલ્મમાં ભટ હોતો હશે કામ કાઢી લેવાનું છે. આ કાળ વિચિત્ર છે. એ વટ હતો ને એ દાડે વટ ખોરવો જ નતો પડતો, એની મેરેજ વટ રહે. કેવું રે? અને અત્યારે શું વટ ખોરતા રહે નહીં? તો પઝલ છે, સોલ્વ કર્યું, એડજસ્ટ થઈ જવું જોઈએ. કેવું માટે દિવાળી પર એવી કઈ ચીમિયો ગોઠવો કે દિવાળી પર કાકા તો જવાય, આજ તો જવું જ પડે દિવાળી દાડે. આજ એમ કરી પાસે ચાલતું કરી આવે, ઘર દાડે એવું ગોઠવેલું હોય ચાલુ કરી આવે. 3/6/1975 દાદા દર્શને આપડે એના માલિક ના રહે ને, આવતા જન્મ માં એનો કઈ ઉદય નહી રે. ના, ચીકણું હોય તો જરાક ચીકાશ રે એને, થોડીક ચીકણી ભાવના હોય. બહુ વાર પેલી થયેલી હોય નક્કી મળ્યું હોય તો બધા સંભાવ નિકાલ કરે ને. બહુ ચીકણું હોય ચીકણી હોય તો સંભાવ નિકાલ કરે ને. પરમાણુ બધા ઉદાસી ભાવ આત્મા થઈ ગયા. આ પરમાણુ અંદિત છે, પણ એના આ ઉદાસી ભાવ હતા કે પરમાણુ નહીં ભરી હોય નહીં. અહીંયા આગળ આપણે ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું હોય તો આપણે કશું નીચે દેખાય જ નહીં. ધુમ્મસ જતો રહે તો બસ દેખાય. તેથી કઈ નીચે વસ્તુ નથી, વસ્તુ છે જ, પણ આ ધુમ્મસ ને દેખાતું નથી. એટલે અહીં જેમ આ પ્રકૃતિ વાર ઘડી ફેરફાર થાય ને એવું મહી વારે ઘડી આખો ઘણ ફેરફાર થયા જ કરવાનું. મેં તો ધોધમાર વધારે કઈ ફેરવો પડે ને, ધોધમાર તાપે પડે ને, ધોધમાર બધું બહાર જેમ થાય છે ને એવું બધું થાય. કેટલાય જીવન લૂ લાગી જાય, કેટલાય જીવન લૂ લાગી જાય, મરી જાય બધા. બિલકુલ મનમાં બિલકુલ કાબુમાં નથી રહેતો. નથી અને કાબુ રહ્યું તે જાણ્યું કે આ બાજુ કાબુ માં રહેતી, આ બાજુ નથી રહેતી, એને જાણ્યા કરવાનું. સમજ પડે ને? જાણે છે આત્મા છે. સમજ પડે ને? કાબુ માં રાખવાનું કશું, કાબુ પર સત્તા છે, સત્તા જ નથી. આપડા માથું ચડે છે ને તે ચડ્યું એવું જાણવાનું, ખુબ ચડ્યું છે એવું જાણવાનું, થોડું ઉતર્યું એવું જાણવાનું. આત્મા જાણ્યા કરે છે નિરંતર. શું કરે છે? એટલે આપણા આત્મા સ્વભાવમાં રહેવું. આ બીજું બધું તો અમે પૂતળનું પરિણતિ છે. ગળીમાં પૂરણ થાય, ગલન થાય, પૂરણ થાય, ગલન થાય, પૂરણ થાય, ગલન થાય, થયા જ કરે. તો ગળ ને એને આપણે જાણ્યા કરવાનું કે આમ થયું છે, તેમ થયું. પેટમાં દુખે તો આપણે ખબર ના પડે. હે, આપણે નહીં છે તે ઘરેથી બોલાતું ના હોય, ઘરે કશું કે થયેલું હોય શરદી બોલાતું ના હોય તો આપણને એમ ખબર પડે કે આ ઘરે શરદી થઈ છે, તેને લઈને બોલાતું નથી. એવું ખબર પડે ને આપણે? એવું આ બધું તેને અસર છે એ બધું સમજી જવાનું. ખબર પડે ને? એનો કાબુમાં કશું આપવાનું જ નથી, કાબુમાં લેવાનું જ નથી. કેવું? ખાલી જાણ્યા જ કરવાનું. જય સચ્ચિદાનંદ, નમો મિત્રા ગાય, જાણ્યા કરવાનું. સમજ પડે ને? જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, આપણે હવે આત્મા પ્રાપ્ત કર્યો છે. તમારું સ્મરણ કરે તો પણ યાદ જ નથી રહેતું. તમારું સ્મરણ કરે તો પણ યાદ જ નથી. વિચાર બીજે ચાલે છે. તમારું સ્મરણ કરે તો વિચાર ક્યાં ચાલ્યો જાય છે? હા, એ સ્મરણ કરે સમરણ કરે તો ના આવે. આ બધી જેમ ધુમસ પડી હોય ને એ બધી એ ધુમસ જતી રહેશે. બધી અસરો છે. દાદા, એ મો હોય કે નહીં? મા મરી જાય ને રડવું આવે તેનો વાંધો નહીં. આપડે કેટલું રડવું આવ્યું, વધારે આવ્યું, કોચકો આવ્યું એટલે જોયા કરીએ શું થયું. અને રડ્યા પછી મોડું ધોયા કે નથી તે જાણ્યા જાણવું. શું નથી ધોયું તે જાણવું. શું એને જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે. અને આ છે તે બગડ્યા કરવું એ પૂતગલ નો સ્વભાવ છે. ક્રિયા માત્ર પૂતગલ ની છે. શું છે? ક્રિયા માત્ર પૂતગલ ની છે. એ પ્રકૃતિ ની છે કે અને તે આપણી સત્તામાં નથી. પુણ્યકર્મ ની પ્રકૃતિ હોય તો આપણને એમ લાગે કે મારી સત્તા જ ચાલે છે. પણ એ પુણ્યકર્મ ની પ્રકૃતિ છે. પાપ ની હોય તો બિલકુલ સત્તામાં ના રહે. તો ભલે નહીં એટલે સત્તામાં લેવાની જરૂર. બે પુણ્ય જરૂર છે. સત્તામાં છે એને છોડી દેવાની છે. જે સત્તામાં છે ને તે છોડી દેવાની. કાબુમાં છે તે છોડી દેવાનું છે. આપણે તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. આપણે આત્મા પ્રાપ્ત કર્યો એટલે આત્મામાં જ રહેવું જોઈએ. તો લોકો કહે સંસારમાં તમે સ્ત્રી સાથે છે તો આત્માનું શું થાય કે છે? અરે આત્મા સૂક્ષ્મ છે ને વિષયો સ્થૂળ છે. શું છે? બેને મેળ જ નહીં ખાતો. જેમ દૂધ પાણી જુદું હોય, અરે તેલ પાણી જુદું હોય ને એવું છૂટે છૂટું છું બધું. એટલે આપણે આત્માના ભાવમાં રહેવું. તો આટલા બધા વિષયો સ્થૂળ, એટલા બધા સ્થૂળ છે, પથ્થર જેવા સ્થૂળ છે. અને આત્મા સૂક્ષ્મ છે કે આકાશ જેવો સ્થૂળ સૂક્ષ્મ છે. કેમ છે? હવે એને મેળ ક્યાં ખાય છે? લોકો માની બેઠા કે મેં કર્યું. મેં રંગ બિલીફ છે. ક્યાં સુધી આવું આ બિલીફ ઉતારી રહેશે? રંગ બિલીફ, એ રંગ બિલીફ ને લઈને ભૂતો વર્ગે. જેટલી રંગ બિલીફ હોય એટલા એને ભૂતો. જો માર પછી આમ લઈને આમ ગાલી હતી રંગ બિલીફ, એ ભૂત રાતે મેળવાનું આડું અવડું મેળવી ગયું. ખોય ખોય ખોય ખોય કરે ભૂત. ભૂત વર્ગ્યું છે. જેટલી રોંગ બિલીફો, આ બધી રોંગ બિલીફ. આત્મા તેવો નથી. આત્મા જ્ઞાની પુરુષોએ કયો છે તેવો છે. કેવો છે? કેમ કઈ ફેન ફેન દેખાતા નથી? એમણે કઈ આવે છે પણ તે આપણું એટલું બધું આત્મા ની તૈયારી રહી છે ને. આત્મા એટલો બધો કામમાં રહ્યો છે એટલો બધો ખ્યાલમાં આત્મા રહે તો ના રે. પણ એટલો બધો રહે નઈ ભણ્યું. આજે બે પાંદડીએ છૂટવાનું જે વિજ્ઞાન છે, વિષયની ગાંઠ ફૂટે ત્યારે બે પાંદડીએ છૂટવાનું. વિષયમાં એકાગ્રતા થાય એટલે આત્મા ભૂલે. એકાગ્રતા થયા વિષય છે. અને એકાગ્રતા નથી કરે વિષય જ નથી. એટલે બધું એ ગાંઠ કહેવાય. અને એ ગાંઠો ઓગાળે છે તારે કામ થશે. એટલે દાદા, આ ગાંઠ ઓગળી જાય તો પછી આ વ્યવહાર નથી રહેતો ને? આ ગાંઠ ઓગળી જાય વિષયની ગાંઠ, પછી ટાંકણી બંધ થઈ જાય. વ્યવહાર બંધ થઈ જાય. ગાંઠ નો સંબંધ નો સંબંધ જ બંધ થઈ જાય. હા, એ સંબંધ જ ના. એટલે આકર્ષણ જ ઉડી જાય છે એ ગાંઠ ને લીધે જ. છે એટલું બધું વિષય એ સ્થુલ સ્વભાવી છે, અનાત્મા સૂક્ષ્મ સ્વભાવી છે. આવું બધું ભાન રહેવું બહુ મુશ્કેલ છે. એકાગ્રતા થયા વગર રહે જ નહીં. શું કહ્યું? એ જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી. આમાં હાથ ગાળવા જાય ને તો તો હાથ દજાશે. શું કહ્યું? જ્ઞાની પુરુષો તો આ તમને ભય ટાળવા માટે બોલે કે આપણે લગ્ન કરેલું છે, સ્ત્રી છે, શું થશે, શું એવું નથી. આત્મા એવો નથી. સમજાય છે ને? આખું જગત જે આત્મા સમજ્યું છે, સાધુ ત્યાગીઓ આચાર્ય એવો તેવો આત્મા નથી. આત્મા મહાવીર ભગવાન એ જાણે તો તેવો છે, અને આ દાદા કહે છે તેવો આત્મા છે. બીજું કોઈ ક્યાંય શાસ્ત્રમાં આત્માનું વર્ણન નથી તેવું. શું જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બોજો જેમ ઓછો હોય તેમ સુખ રહે એવું સમજે. જેટલો બોજો ઘટાડીએ એટલું સુખ આપણને રહે. માથા પર ઘોનું મફત લઈ જવાનું કયું હોય તો ત્રણ માણ લાવ્યો હોય તેને ત્રણ માણ દુઃખ હોય, બે માણ લાવ્યો હોય તો બે માણ દુઃખ હોય, અને કોઈ બસેરે ઘોનું લાવ્યો હોય તેને મોડા પર બહુ દુઃખ ના લાગે, અને ત્રણ માણ માથે ગરી બેઠો હોય તો મોડા પર વેદના વાળું મોડું વ્યથિત દેખાય કે ના દેખાય? હે, વ્યથિત દેખાય ને? અને બધે પાંચસો મિલી હોય તો વ્યથિત દેખાય નહીં, કામ થાય. એવી રીતે આ ત્યાગ માર્ગ શું છે? જેટલું અહીંયા આગળ બોજો ઓછો સંસ્થાનો છે એટલું તને શાંતિ રહેશે. શું કે? એટલા કર્મ ચીકણા નહીં બનતા. એ કે માટે માર્ગ છે, કઈ મોક્ષ નથી. સમજે ને? આ સંસારની સંસારમાં લક્ષી ન પડવાનો માર્ગ છે. આ એ કઈ મોક્ષ નો માર્ગ નથી, પણ સંસારમાં લપસી ના પડાય. આ આવું હોય તો જેમ પરિગ્રહ ઉઠાવે હોય ને, પરિગ્રહ હોય, પરિગ્રહ હોય ને એમાં ના હોય એનું નામ પરિગ્રહ ઉઠા કહેવાય. પછી મજૂરો પરિગ્રહ છે જ ક્યાં છે નહીં, એનાથી એમ ના બોલાય કે મારા પરિગ્રહ નથી. પરિગ્રહ તો અહીં હોય ને ના વાપરે ભોગવે, હોય ને ના ભોગવે. તમે સમજાયું ને? પરિગ્રહ કોને, પરિગ્રહ છોડ્યો કોને કહેવાય? કે હોય ને ના વાપરે તેના નામ. સમજાય છે ને? સારા સારા ભોજન હોય પણ એ જાણે કે ભોજન બહુ સારા ભોજનો રોગને આકર્ષણ કરે છે, એટલે એ પોતે એમાંથી નહીં પડતા સાદું ભોજન થોડુંક લઈ લે. ખોરાક પેટને ભાડું આપવા પૂરતું સમજે ને, એનું નામ પરિગ્રહ રહિત કહેવાય. શું? બાકી મજૂરોને ખાવા ના મળે પેટમાં, કહીએ પરિગ્રહ એ કહેવાય? એમ તો મળતું નથી, મળતું હોય ને એમાં શું ખાય? ત્યાગી ભાઈઓને જ્ઞાન આપ્યું, એમને બોજો જ નહીં ને, અને આ જ્ઞાન મળ્યું એટલે પછી તો કામ જ કઈ નાખે ને. અને પછી એમના રોગ હતો ચોખ્ખું કહી દીધું કે તમારા કેફને ઓગાળવાનો છે, નિરંતર કેફી થઈને બેઠાનો હોય અમે છે કઈ છે, તે એમને કહી દીધું કે તમારે કેફ ઓગાળવાનો રહ્યો. શું સંસાર નહીં, સંસારી લોકોને કે સંસારી લોકોને વસ્તુઓનો બોજો ખસેડવાનો રહ્યો, તમારે આ કેફનો બોજો ખસેડવાનો, બે બોજા જ છે. આ બોજો ઘટે ત્યારે પેલો બોજો વધે, પેલો બોજો ઘટે ત્યારે આ વધે, કે બધા બોજામાં જ આવવાનો છે. પણ પેલો કેફનો બોજો ધીમે ધીમે ઓછો કરે ને, આ જ્ઞાન મળ્યું હોય એટલે ઓછો થઈ જાય. કારણ કે અહંકાર ખસી ગયો ને આપણે. બહુ સરસ થઈ ભાઈઓ તો એવી સરસ જ્ઞાનમાં આવી ગઈ, સતન સર એટલા આનંદમાં આવી ગઈ નહીં. અને પાછું આહાર એ અમારે ત્યાંથી જ વર્યો. અને પાછું હું જમવા બેઠો છું, મને કહે છે અમારે અમને પ્રસાદી આવ્યો છે, મારી જમવામાં થાળીમાંથી આપી પ્રસાદી, થાળીમાંથી પ્રસાદી એટલે કામ થઈ જાય ને આપણે. ઠંડા જવાની શક્તિ ને શું કરવું કહે? શું આપડે પૂછતો હોય ને કે આમ કરો કરો, અરે ભાઈ ઠંડા જવાની શક્તિ ને શું કરવું છે? કેમ નો કરાવ? શું આ થાય છે? પુણ્ય કર્મ નો ઉદય હોય તો એ થાય એના કયા પ્રમાણે, ના કર્મ નો ઉદય હોય તો ના થાય. શું તો પછી વળી એના વાળી કરવાની શી જરૂર થાય? શું સમજે ભાઈ? નઈ આ તો કરતા પદ માની બેઠા છે, એ જ ભ્રાંતિ ઉડતી, વધારે ભ્રાંતિ વધી. એ આચાર્ય મહારાજ સંસારીઓ કરતા તમારી ભ્રાંતિ વિશેષ વધી છે, કરતા પદ માની બેઠા છે. ભગવાને વ્યવહાર થી આત્મા કરતા કર્યો તેને નિશ્ચય થી માની બેઠા. શું થયું? વ્યવહાર થી લોકો, વ્યવહાર થી એટલે પોતે એમ ના જાણે હું કરતા છું, લોકો એમ કે અમને કર્યું. શું કે છે? લોકો કહે. લોકો કે વિચનભાઈ તમે જ આ પાલો તોડ્યો. કારણ વ્યવહાર થી કરતા એટલા માટે કહ્યું, એનો અર્થ પોતે કરતા થઈ જશે. આમ કરું, તેમ કરું, તેમ કરું, મારા સંદાસ જવાની શક્તિ ની શું કરો તે કહીએ. વર્લ્ડ માં કોઈ પાક્યો નથી જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. જ્યાં અટકે ત્યારે ખબર પડે કે ઓહો આ તો કોઈ શક્તિ નથી. આત્મા કર્તવ્ય સ્વરૂપ નથી, ક્રિયા સ્વરૂપ નથી. આત્મા ક્રિયાઓનો જ્ઞાતા દ્રષ્ટા છે. શું છે? જ્ઞાતા દ્રષ્ટા. મારે લોકોને કેવું પડે છે કે ભાઈ હમતા નથી આ ધોઈ દો તો જ્યાં બે પ્યાલા થી કામ થાય એવું હતું સાફ કરવાનું. આ તમારી ડોલ્યો ખાઈ પછી અંતરાય પડશે પીવાનું નહીં મળે. માટે સદુપયોગ કરો વસ્તુ, તમારું જ બગાડી રહ્યા છો. પછી પીવાનું ના મળે, નાવાનું ના મળે. સાધુ વર્ગો પાડી નહી એટલે એમને નાવાનું ડોલ ના ભરે, દોરવાનું જ ના મળે. એમને પાણી ત્યારે બી નક્કી ના થયું, આટલું જ પાણી નક્કી થયું. એવું આ જગત છે, એક્ઝેક્ટ જગત છે. એનો દુરુપયોગ કરશે એટલું બધું અંતરાય ચરા પડશે. એ કે દોર્યું પાણી લોકો એટલા બધા ઢોળી દેતા હતા, હજુ ગોરક્ષણ બીજું શું કરે છે? એક પગ ધોવાનું નર ફોર્સ થી ઉગાડે છે, અને એક પગ આટલા પલાળે છે તેમાં તો પાંચ કલાક સુધી પાણી ધોધ માર પડવા જ દે. જ્યાં બે લોટા થી ચાલે એવું બધું પોતાનું બગાડી રહ્યા છે. શું થયું? પછી કે છે મારે હવે પાણી પીવાનું નથી મળતું, નાવાનું નથી મળતું. એ અંતરાય પાડ્યા તો તેનું ફળ આવ્યું. એવું આ જગત છે, એવું છે. એટલે બધું ઉપયોગ પૂર્વક ચાલવાનું કહ્યું છે ભગવાન. શું કહ્યું છે? અમે તો બહુ ના ઢોળ્યા દાદા, અમે બહુ ના ઢોળ્યા. નહીં આ તો એક હું વાત હું સ્વાભાવિક પાણી ઉપરથી ઉપદેશ, ઉપદેશ એ તો બરાબર છે. ઉપદેશ આ વાત નીકળી ને તો આના ઉપદેશ તો હોવો જોઈએ ને કે સાથી આ પાણી નહીં મળતું હોય ક્યાં અંતરાય પાડ્યા છે? નાનપણ માં મોટી ઉંમર માં ક્યારે અંતરાય પાડ્યા? કોઈ પાડ્યા તો છે તારે જ બને, અંતરાય પાડ્યા સિવાય તો બને નઈ. નહી તો નાતી કરતા ડોલે આવે છે કે નથી આવતી? રોજે આવે છે આઈ ને ધીરે વધારે જોડાય છે. સાધુ ભગવાન તો બહુ ઓછું પાણી વાપરે છે, તો હિસાબ ઓછો લઈને આવેલા, હિસાબ જ ઓછો લઈને આવેલા. એટલે અંતરાય કર્મ હોય? નહીં અંતરાય નહીં, હિસાબ જ ઓછો લઈને આવેલા. એમને અંતરાય થી નથી, અંતરાય કર્મ નથી. અંતરાય તો જેને ઈચ્છા છે ના મળે તેને અંતરાય કહેવાય. એને ઈચ્છા અંતરાય કર્મ કોણ નામ કહેવાય કે ઈચ્છા આપડે હોય ને ના મળે એને નાવાની આપડે દો લાગે તો નાવે, પણ એ લાયા છે જેટલું પાણી, પાણી બધા લાયા જ નથી, એમને પીવા જેટલું જ માણ પીવા જેટલું જ લાયા, બધા મારા જથ્થા પણ લાયા નથી, કારણ કે અપરિગ્રહી વૃત્તિ વાળા ખરા ને, અપરિગ્રહી વૃત્તિ વાળા એટલે અપરિગ્રહી વૃત્તિ થી એને હિસાબ ઘટેલો, સમજી પડે ને. દાદા પેલા આ વ્રત લે છે, નિર્ણય કરે છે મારે એટલું જ વાપરવું, આમ કરવું, એમાં એનો શું હિસાબ છે? આ વ્રત જયારે લે છે ત્યારે આટલું જ વાપરવું, આટલું જ કરવું, એવું નક્કી કરે છે, નિશ્ચય કરે છે, એનું શું સમજવું? એમ કે સારું છે, એમાં આપણને ખબર પડે કે મારું મારું મન છે એ કેટલું સીધા પકડી શકે છે, એનો એ નીકળે, હિસાબ નીકળે, થર્મોમીટર કહેવાય, નીચે કર્યો હોય ને તો નીચેમાં કેટલું ડગર છે, કેટલું નથી ડગતું, નીચે પ્રમાણે ચાલે છે કે નહીં, એ બધું સીધા માપવાનું સાધન છે, સીધા આપણું મન કેટલું નિશ્ચય હવે કરી શકે છે, પછી આપણે ખાતરી થાય ને કે આટલું મારું મન મજબૂત થયું, એટલે આ બધી રીત બધી બરોબર છે, ખોટી નથી. દાદા આ સવારે ઉપવાસ કરવાનો પ્રતિક્રમણ પછખાણ લીધો હોય તો 24 કલાક સુધી મન બૂમ ન મારે આહાર ની, અને જો ન લીધું હોય તો તરત જ 7 વાગ્યાથી બૂમ મારવાનું શરૂ કરે, એનું શું કારણ? એટલે જ વસ્તુમાં છે તે નિશ્ચય કરશો ને, જે નિશ્ચય નિશ્ચય થયો એટલે પાર્લામેન્ટ ને સહી સિક્કો થયો, એટલે કોઈ બૂમ પછી પાડે નહીં, પણ નિશ્ચય કર્યા વગર જો કરો તો પાર્લામેન્ટ બીજા બે મેમ્બરો કહેશે કે આ કોને કરી કર્યું આવું, તાર પેલા પેલા કહેશે ના આજ ખાવાનું નથી, તાર પેલા કહેશે ના જોઈ છે, મારે ઝઘડા થઈ ગઈ ખાય બધું, એટલે આપણે નિશ્ચય કરાવવો પડે, બધી પાર્લામેન્ટે ડિસાઈડ કરી કે ભાઈ કાલે આવી રીતે છે, અને કાલે આજ્ઞા આપી છે, કાલે મને આજે આપણે બધે અખબાર કરવાનો છે, બધું આવે એ ખરું, સહી સિક્કા થઈ ગયા પાર્લામેન્ટ, સાચી વાત છે, પછી એનો વિચાર જ ના આવે, પછી વિચાર, તેથી અમે આજ્ઞાપૂર્વક કહીએ છીએ ને, આજ્ઞાપૂર્વક જે ચાલ્યો કામ થઈ ગયું, અમારી આજ્ઞા એમાં મજબૂતી આપે, એ પાર્લામેન્ટ બહુ મોટા સિક્કો કરી આપે, આજ્ઞા વિવેક પૂર્ણ કરવી છે, સત્સંગ થી વિહાર કરેલા બધા લખવા મળે, હવે મનમાં જે વિચાર આવે છે ને એ સૂક્ષ્મ સંયોગો છે, શું છે? સૂક્ષ્મ સંયોગો, વાણીના વાણી આપણને ના ગમતી હોય બોલી જવાય છે, આપણે 4 વખત કોઈ વસ્તુ બોલી હોય 5 વખત બોલી જવાય છે, શું બધું વાણી આપણા કાબુમાં નથી, કંટ્રોલમાં નથી, એટલે આપણે ના બોલવું હોય તેવું બોલી જવાય છે, અને પછી પસ્તાવો થાય, એટલે આ વાણીના સંયોગ અને આ દેહમાં સ્થૂળ થયો તો બહાર ભેગા થાય, ટાયર્ડ નો, તાપ નો, કોઈ ગાળ મળે તે, કોઈ ગધેડું હમ મળે તે, અપસુગમ થયા હોય ને તે સ્થૂળ સંયોગો છે બધા, કોઈ સ્વભાવ વાળો મળ્યો, કોઈ રાગ વાળો સંયોગ મળ્યો, કોઈ દ્વેષ વાળો સંયોગ મળ્યો, બધા જાત જાતના બહારના સ્થૂળ સંયોગો ભેગા થાય, સૂક્ષ્મ સંયોગો, મનમાં જે જે વિચાર આવે છે, ગળીમાં કહેશે કે અહીંથી ટેક્સી મારફત જવું છે, પછી થોડી વાર પછી ના ચાલી જઈએ, એવું વિચાર મેં બદલાતા નથી, એ બધા સૂક્ષ્મ સંયોગો છે, કેવું છે? અને તે પાછા પર છે ને પરાધીન છે, એટલે આપણા સત્તામાં નથી, સમજાય ને, સમજાય ને, મનના બધા સૂક્ષ્મ સંયોગો છે, એ પર છે ને પરાધીન છે, એ મનના ભાવો કહેવાય છે, શું કહેવાય છે? એ આત્માના ભાવો નથી, મનના ભાવો, એટલે મન પોતાના ધર્મ છે, શું છે? પોતાનો ધર્મ, તારે કોણ એનો આપણને ના ગમતું હોય તો કોઈ ગાળ દે દીકરી, આપણે કોને કઈક સાંભળીશ નહીં તો કોણ કઈક બંધ કરી સાંભળવાનું, કોનનો સ્વભાવ જ છે, ધર્મ છે એનો સાંભળવું, પછી આપણે ફોન લેવો ના લેવો એ આપણી મરજીની વાત, ફોન તો સાંભળીને તરત ફોન ઉપર બોલે, પછી આપણે શું એડજસ્ટ કરવું તે આપણી મરજી, શું કે છે? ફોન તો કે છે અમે તો અમારો ધર્મ પ્રમાણે વર્તી, શું કે છે? એવું મન એનો ધર્મ બતાયા કરે, મન મન કેવું રડારની પેટ કામ કરી રહ્યું છે, રડાર આ પ્લેનમાં જેમ રડાર હોય છે ને, રડાર રડાર હોય છે પ્લેન માં, તે રડાર માંથી દેખાય કે આ બાજુ થી 300 એરોપ્લેન આવી રહ્યા છે લડવા માટે, રડાર માં દેખાય. તીકડે એ જોનારો ભડકે નહી, એ ભડકવા માટે નહી દેખાતું રડાર માં. તે વખતે જોનારો દિશા બદલી નાખે, શું કરે કે આ દિશા થી આવી રહી છે, આપડે આ દિશા ચાલો, આવે એનો સદુપયોગ કરવાનો છે. એવું આ મન રડાર દેખાડે છે. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય ને, અને એવી જગ્યા હોય ત્યાં આપણને કશું એક્સિડન્ટ થશે તો આપણે જાણવું કે અત્યારે મન રડાર આવું બતાડે છે, એટલે આપણે શુદ્ધાત્મામાં પહેંચી જવું. અંતર શુદ્ધાત્મા શુદ્ધાત્મામાં પહેંચી જવું, ખબર પડે ને. પછી એ જગ્યા જતી રહે ત્યાર પછી આપણે બહાર નીકળવું. એટલે એ દેખાડે છે, શું કરે છે, અને મન સાથે બીજું કઈ નહીં. આ તો જગત ના લોકો શું થાય, એક્સિડન્ટ થશે, કયું ઘટી હાથે મેં તમે આકાશ થઈને હું એ જ એક્સિડન્ટ જેવો થઈ જાય. સમજે ને, આપણે આત્મા સુધો પાડ્યો છે એટલે તમે આકાર ના થાય, કેવું સુધો પાડે છે એટલે તમે આકાર ના થાય. આપણે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ, પણ આ રડાર જો કે નહીં તો આપણે ગુફામાં બેસી જવું. દાદા, આજે મન જયારે કહે છે ત્યારે કઈ પર્યાય ના હોય તો જ કહે ને, એવા એવા સંજોગ દેખાતા તો જ બોલે, તો જ બોલે, નહીં તો બોલે નહીં. પણ સંજોગો બધા કઈ જેવું દેખાય તેવા નથી હોતા. શું કહ્યું, એને તો પોતાને જેવું દેખાય એવું કહી દે, એને ફરજ છે, મનની ડ્યુટી બાઉન્ડ છે. તારે આ રડાર કાઢી નાખવું છે આપણે, રડાર તો જોઈએ છે. એક માણસ તો મને કહે છે, મોટો ગોકાણી કરીને એક મોટો લેખક હતો, તે આવીને મને કહે છે, દાદા મારું આ મન કાઢી લો તો મને બહુ આનંદ રહે છે. તમે લેખક છો, ગોકાણી થઈને લેખક છો, અને તમે આવું બોલો છો, નાના બાળકો ના બોલે, પછી તો આનંદ ખૂબ રહે. ના, તમે જાણતા નથી, લેવાનું ઓપરેશન કરી નાખું, પણ પછી એનું શું ફેસ છે તે જાણો છો, ફાયદો શું નુકસાન શું છે તે પછી તો આનંદ થાય. ના, એબસેન્ટ માઇન્ડેડ થઈ જશે. શું કહેવાય, એબસેન્ટ માઇન્ડેડ. હા, કેટલાક એબસેન્ટ માઇન્ડેડ થઈ ગયા ને, તેની દવા નથી હોતી બધા ને. માઇન્ડ તો જોઈએ, હું તો એબસેન્ટ માઇન્ડ થયો, દવા કરવી પડે. માટે માઇન્ડ તો જોઈએ, માઇન્ડ વગર ચાલે છે ને, રડાર છે. ભાઈ સૂચક બીજું આનંદની જગ્યાઓ હોય ત્યાં એ પણ દેખાડે કે વાત બહુ સરસ આનંદની જગ્યા ચાલો. એ રડારનું કામ કરે છે. અને એવું હોય તો આપણે ગુફામાં બેસી જવું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા. એટલે આપણે તે વખતે થઈ ગયો એક્સિડન્ટ તો આપણે શુદ્ધાત્મા, આપણું નુકસાન જ નહીં ને, એ દેખાય છે, પણ શું નુકસાન છે આપણું, તમને સમજાય. આ જગતના લોકો શું કહે છે, આવી ભય ના બતાવો, શું સારું, પણ ભય બતાવે છે તેથી. પણ જગતના લોકોને ભય બતાવે નથી ગમતું બિચારા, પણ આપણને તો ભય બતાવે એટલે આપણે શુદ્ધાત્મા બેસી જવું, જાગૃતિ છે. જેમ પેલો પ્લેન વાળો મોટા દિશા બદલી નાખે છે ને, એવું આપણે દિશા બદલી નાખવાનું, પોતાની ગુફામાં થઈ જવું. હોમ ડિપાર્ટમેન્ટ ફોરેન માંથી થવાય ના થવાય, થઈ જાય તને આમ જ બધી બધી વાત. આ બધું સાયન્સ છે, આ તો આ ધર્મ નથી. સાયન્સ એટલે સાયન્સ, ત્રિકાળ સત્ય એનું નામ સાયન્સ. શું કહ્યું, ત્રિકાળ સત્ય. હા, આગલી તો ઈશ્યુમાં હતું, હવે પછી તો ઈશ્યુમાં આનું આ સાયન્સ રહેશે. ફક્ત શબ્દોની જંજાળ બદલાયા કરે, અને અવસ્થાઓનો આ બધા દરવેશ બદલાયા કરે, બધું બદલાયા કરે, પણ જ્ઞાન તેનું તે જ રહે. શું કહ્યું, શબ્દો ફેરફાર થાય, ભાષા ફેર થાય, પણ એનો જે ભાવાર્થ તેનું તે જ જ્ઞાન રહે. શું કહ્યું, ભાવાર્થ થઈ ગયો. માટે જ્ઞાન બદલાય નહી, જ્ઞાન ત્રણેય કાળ જ્ઞાન જ છે, અને અજ્ઞાન ત્રણેય કાળ અજ્ઞાન છે. ક્યારે કોઈ અજ્ઞાન થવાનું નથી. આ લોકો જે અજ્ઞાન ચાલી પડ્યા છે, ત્રણેય કાળ અજ્ઞાન છે. શું છે, એટલે જ્ઞાન હોય, જ્ઞાન તો ખૂબ ખરો આખી દુનિયામાં એકાદ માણસ ને કોક જ રખ. અને આવું અક્રમ વિજ્ઞાન તો હોય જ નહીં. આમાં સરજી કલાકમાં વિજ્ઞાન લઈને મોક્ષ લઈને ચાલી ગયો, અને મોક્ષ થયો દીઠો અમે લઈતા બધા ના મળો. તમે આયા હતા નથી, ભાઈઓ શું કેતી હતી દાદા વધુ માણસ ના હોય ના એવું, કારણ કે એ બિચારી એને એ લીધેલો ને દીક્ષા પર્યાય લીધેલી આપડે સંસારી નો વાંધો નહી, કારણ કે જે હજુ પેલા ગુંઠાણા ની બહાર નીકળ્યા નથી એ બીજા ગુંઠાણા ની વાત કેવી રીતે કરી શકે? તો એ તો ખાલી ખાલી બુદ્ધિ ના ખેલ છે, બુદ્ધિ થી તો બુદ્ધિ શું કરે બળાપો ઉભો કરે શું કરે, અને બુદ્ધિ ને જ્ઞાન ને બેને સામસામી દિશા થઈ છે, બુદ્ધિ હંમેશા સંસારમાં ભટકાય ભટકાય કરે અને જ્ઞાન મોક્ષ પણ લઈ જાય તે થાય, આ બેનો કૂતરું ગામ પણ છેતે ને ત્યાં સેમ પણ છેતે, એ તો આ તો જેને ખપ હોય ને એને આવીને લઈ જાય જ્ઞાન પછી ના દાદા કોઈ અભિનય કરતા નથી, એ લોકો એમ કે છે કે અમારે જાણવું છે, અભિનય કોઈ બિચારા એમાં ના જાણવા માટે શું કહેવાય છે પરમ વિનયથી ધર્મ છે બરોબર છે, પરમ વિનય એટલે શું કે જેવો વિનય હોવો ઘટે, જો તું જ્ઞાની જાણતો હોય તો તું પરમ વિનયથી જા, ના જાણવામાં હોય તો પુસ્તક વાંચીને કંઈક તું તારા મનમાં વિચાર કર કે આ મારે વિનય કરવા જેવા છે કે નહીં, શું પુસ્તકમાં તો બધું લખેલું જ છે ને તો વિનય કરવા જેવા છે કે નહીં એ ખબર પડે એવી છે એના ઉપરથી બરોબર છે સમજ પડી, પછી આપણે છે તે અહીં આવીને બધું પૂછવાનો અધિકાર છે, શ્રાવકો પૂરતું તો બરોબર છે, મહારાજ પૂરતી જોડે થોડીક તકલીફો હોય છે ને, મહારાજો ને થોડીક તકલીફ એ લોકોની પોતાની હોય છે, એ લોકો અમુક જગ્યા આવે જઈ શકે નહીં, એ તો બરોબર છે, પણ મારું કહેવાનું કે જ્ઞાની પુરુષે કાળજી રાખે પણ અમને કોઈ અપંગ હોય એમ નથી દાદા, સાંભળો આટલામાં હોય ને અને તમારી આગળ આવી જાય, હવે જો ત્યાંથી આવે તો એની શ્રાવક માં ટીકા થાય ને, ત્યાંથી અહિયાં દોડીને આવે એને 10 માઇલ ચાલવું પડે છે ને, કે જેને સત્ય જોયતું હોય ટીકા થી ડરે એને સત્ય નહીં પામે, શું કહ્યું હજી દાદા, એટલી એટલી તૈયારી જીવની ક્યાંથી હોય, અંદર ખાનાથી એની પોતાની તૈયારી એટલી હોતી નથી, કપાલ દેવ પ્રભુશ્રી પાસે પ્રભુશ્રી શું કહી નાખે, પ્રભુશ્રી તો આખો સંગડો, પણ એમને સહન તો ઘણું કરવું પડ્યું, પ્રભુશ્રી ને સહન તો ઘણું કરવું પડ્યું, સહન કર્યું તેનો લાભ છે, એટલે એ પોઝિશન પ્રમાણે આ સહન તો કરવું પડે અને એનો લાભે મેળવ્યો એ વાત સાવ થાય, આ તો દૂધમાં દહીં રહે પગમાં રાખવો છે, દહીંમાં પગ રાખવો છે ને કોઈનું કલ્યાણ થયેલું નહીં, આવું તો અનંત 24 કોઈ ના કીધે 24 ની પાસે બેઠેલા છે આ બધા લોકો, તો એ અંતરાય તૂટતા નથી, એ શું થાય છે 12 વગરના અંતરાય પરમ વિનય ઉત્પન્ન થયો, આજે મહાસત્ય જેને કહી દીધું કે આ તમારો પરમ વિનય ઉત્પન્ન થયો છે એ તમારું મોક્ષનું કારણ છે, હવે તમારામાં કેપ ભરેલો છે, તમારે આ સંસારીઓને વસ્તુઓનો પરિગ્રહ છોડવાનો છે, તમારે કેપનો પરિગ્રહ છોડવાનો છે, હવે શું કહ્યું બરોબર છે, દરેક કેપ જ ભરેલો હું કઈ આત્મા આત્મા છે તો કેપ ના હોય, શું કહ્યું જ્યાં આત્મા છે ત્યાં કેપ હોય નહી, આત્મા નથી ત્યાં કેપ બરોબર, આત્મા થી વેગળા કહેવાય, શું કહેવાય બરોબર, જેટલા સંસારીઓને કેપ ઓછો એટલા આત્મા થી નજીક, અને જે કેપ વધારે એ આત્મા થી અત્યંત વેગળા છે, પણ તે અંતરાય તું કે સર એટલા વેગળા નહી કામ થઈ જાય છે ને, મને તો એમ લાગતું હતું કે આ દમયંતી બેન એના અંતરાય તૂટશે કે ના ના દાદા, એમને તો બીજા ગણાય ને કીધું કે તમે જાઓ એમ, પેલા ગણાય ને કીધું એને પોતે, અંતરાય તૂટવા પેલા નથી, ચાર ભાઈ માં એક ભાઈ એને અંતરાય રહ્યો, ત્યાં રહેવું પડે ને, ઉપાશ્રય બંધ નો થાય, તમને ખબર છે આપડે જયારે ડુંગરજી મહારાજ ને આપ્યું ત્યારે મારા સાહેબ એકલા જ એવા, કારણ કે પાછળ કોઈ રહેવું પડે એક નિયમ છે, એટલે એ ચાર સાધ્વીઓ સાથે છે, એટલે એક ને રહી કે ત્રણ આવ્યા, ચાર આવ્યા એક બાકી આવી ગયો, પાંચમા આવી ગયા, એક ત્યાં ઉપાસ્રય માં એમને છોડ્યા આવી ગયા, તો પાંચ સાધ્વીઓ છે ને એકને છોડ્યા છે ને ચાર આવ્યા, આ તો ઉદય કર્મ કરાવે છે ને કે છે ન્યાય કર્યો છે, અને વ્રત કોનું નામ કહેવાય, વ્રત તો આ દાદા ને પંચે પાંચે મહાવ્રત વર્તે છે. જો એ મહારાજ ને સમજ પડે કે સંસારમાં રહેશે મહાવ્રત વર્તે છે, એ શું છે, એટલું શું વિચાર, મહાવ્રત વર્તવું એ શું છે, કારણ કે જેને પૂજલ પરિણીતિ જ નથી ઉત્પન્ન થતી. શું કહ્યું? પૂજલ પરિણીતિ ઉત્પન્ન જ નથી થતી. આજે ભગવાન એમ કે છે કે આઠમા ઉપર નો કોઈ રૂટ નથી. ગુણસ્થાન ની જ્યાં વાત કરીએ ત્યાં સાતમા ગુણસ્થાન થી આગળ વધી શકાય એવી હાલત નથી આ કાળ ની, એમ કે છે. હા, પણ એમ કે છે હવે અનંતાનો મંદિર ની ચોકડી ચોથે પાંચમે અને છઠ્ઠે આઠમે આપણે સમજવું એટલે એની પાસે શું મૂડી છે એની વાત કરું છું. એની પોતાની પાસે શું મૂડી છે એની હું આ વાત કરું છું. મૂડી તો એની પાસે મૂડી છે, હાથમાં સુધી જે રસ્તો છે ઉપરનો આઠમો દસમો તો રસ્તો નથી. એવું છે ને, ભગવાને શું કહ્યું કે ગુંઠાણ એટલે વ્યવહાર, લોકોને શું દેખાય છે, સાધુ છે આપણે શું પરથી તમે કાઢો છો, સફેદ કપડા શ્વેતંબરી લાગે છે અને માથે લોટ બોટ કરેલો દેખાય છે અને હાથમાં પણ એટલે આ જૈનના સાધુ મહારાજ છે, એટલું વ્યવહારથી જેને દેખાય ને એને ભગવાને છઠ્ઠું ગુણખાણું કહ્યું. શું કહ્યું? ચોથું નથી પાંચમે અગિયાર થી ક્ષય થવું જોઈએ. સાત નહીં, ચાર અનંતાનું મંદિર ની અને ત્રણ સાઈન તો જાય ત્યાં ખાઈ થાય, ત્યાં તો બાર નું ગુંઠણ પહોંચે. કર્મની કેટલી પ્રકૃતિ ક્ષય થાય? પાંચમે પાંચમે કોઈ છે ચોથે કોઈ નથી બળ્યો નહીં ગુંઠાણ, એ તો બરોબર છે. પાંચમે કેટલી પ્રકૃતિ ક્ષય થાય એમ પૂછું. કયું પાંચમું? પાંચમો આ વ્યવહાર ની વાત કરું છું. વ્યવહાર નિશ્ચય તો બરોબર છે આ કહો છો, પણ વ્યવહાર એ પાંચમે કેટલી પ્રકૃતિ ક્ષય થાય? વ્યવહાર એટલે જુઠ્ઠો વ્યવહાર એટલે શું કે છે ભગવાન કે ઉપર જે દેખાય છે એ વ્યવહાર કે છે કે આ જૈનો છે એ બધા પાંચમા ગુંઠાણામાં છે. એમ તો નહીં દાદા, એમ તમે કહો છો એ તો બરોબર નથી લાગતું. એનું કારણ હું તમને કહું કે જો કર્મ પ્રકૃતિ ક્ષય નહીં થઈ હોય એ તો વ્યવહાર થી તમે વાત કરી દીધી કે બરોબર છે. વ્યવહાર એટલે લોકો ને દેખાય છે, હા એ તો બરોબર છે. ઉપર છેલ્લી વાત થઈ હતો કેટલો છે કે અણુવ્રત વર્તે છે, અપ્રત્યાખ્યાન કસાય છે તો આપડે જાણીએ પાંચમો છે. અપ્રત્યાખ્યાન કસાય છે પાંચમે છે બરોબર. ચાર ચાર અનુસાર બધી કપાવ્યા છે બરોબર છે દાદા, અને અપ્રત્યાખ્યાન ના કસાય છે. અપ્રત્યાખ્યાન જાય તમે કઈ છઠ્ઠા માં પ્રત્યાખ્યાન કસાય છે. શું છઠ્ઠા માં પ્રત્યાખ્યાન કસાય બરોબર છે. હા પણ એ મારું કહેવાનું કે એ નિશ્ચય ના કહેવાય ગુણો, અને આ વ્યવહાર નું આ બહાર જે જુઠ્ઠું દેખાય છે વ્યવહાર, ભગવાને શું કહ્યું લોક ને દેખાય વ્યવહાર. અત્યારે એક મહારાજ આચાર્ય માણસ છે તે મોટા મોટા એ હોય, જય સચિદાનંદ. રામ વિજય જેવા મોટા હોય, રામ વિજય રામચંદ્ર સુરી જેવા, તે જય સચિદાનંદ. હવે તેવા મહારાજ ને એમની જોડે બીજા મહારાજ આયા તો કોઈ પૂછે કે આ બે નું ગુંઠાણ શું, તાર માર કેવું કે બે નું વ્યવહાર છઠ્ઠું. આવું કેવું બોલો છો? આ માણસ તો આવું મોટો મોટો શાસ્ત્રો તમે નાખે એવા છે, હું કહું કે મેં ત્યાં વગાડ થયેલું છે. બરોબર છે, આનો બીજ ભરી નહીં ગયું, ડફોલ રહ્યો છે, બીજ ભરી નથી ગયું, માટે હજુ ફરી ઉગશે કોઈ જ ગાય વાગશે તો. પણ આ તો ઉગવાને પાત્ર રહ્યું ઘણા કાળ પછી ભવ્યતા આવરાય છે. ભવ્યમાં આવ્યા પછી ભવ્યતા આવરાય છે. સમજાવો દાદા, સમજાણું નહીં. ભવ્યતા આવરણ છૂટે છે, ભવ્ય સુધી આવે છે, જીવ નથી આવતો એવું ને, દુર્ભવ્ય માંથી અભવ્ય, અરે ભવ્ય સુધી આવી જાય છે, અને ભવ્ય સુધી આવે છે ત્યાર થોડું ચડે છે. કેમ ચડ્યો કે નહી, કે દુર્ભવ્ય તો સારા, ભગવાને કહ્યું છે સંકુચિત દ્રષ્ટિ. દાદા, આપડે આ બાર મે નિશ્ચય માં મૂક્યા, બાર માંથી પડવાના નહીં ને હવે, બાર મે નિશ્ચય માં મૂક્યા અત્યારે.